पादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलतिरासु जगतो नित्यं क्रियान्मङ्गलम् ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री हरे कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री वासुदेव महात्मा અધ્યાય 24મો શ્લોક 22મો પદ્મે તપસ્યતે તસ્મૈ તપઃ શુદ્ધાત્મને તતઃ સમાધૌ દર્શયામાસ ધામ વૈકુંઠમચ્યુત ભગવાન નારાયણ નારદજીને કહે છે કે જ્યારે સૃષ્ટિનો સર્ગ થવાનો હતો એ વખતે બ્રહ્માજીએ તપ કર્યું અને તપથી પ્રસન્ન થયેલા એવા ભગવાને એમને સમાધિને વિશે વૈકુંઠધામનું દર્શન કરાવ્યું. બ્રહ્માજી સમાધિમાં વૈકુંઠધામને વિશે ગયા તો એ ધામ કેવું હતું? તો કે માયાના ત્રણ ગુણ સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણનો જ્યાં લેશ પણ નથી, કાળ અને માયાનો જ્યાં પ્રવેશ પણ નથી, જ્યાં રહેલા મુક્તો નિર્ભય છે એવું વૈકુંઠધામ એમનું બ્રહ્માજીને દર્શન થયું. એ વૈકુંઠધામને વિશે હજારો હજાર સૂર્યો એક સાથે પ્રગટ થયા હોય એવું અતિશય તેજસ્વી અને એ તેજને વિશે વાસુદેવ ભગવાન દિવ્ય અને રમણીય આકૃતિ ધારણ કરી, મનુષ્યાકૃતિ ધારણ કરી અને બ્રહ્માજીને દર્શન આપ્યું. બ્રહ્માજીને વાસુદેવ ભગવાનનું દર્શન થયું. એ વાસુદેવ ભગવાન કેવા હતા? તો કે ચાર ભુજાધારી હતા, ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ એ આયુધોને ધારણ કરી રહેલા, વિભુ એટલે વિશ્વમાં વ્યાપી રહેલા એવા પીતાંબર જેમણે ધારણ કર્યું છે આજે ઘનશ્યામ મહારાજે પીળી ચાદર ધારણ કરી છે, પિતાંબર જેમણે ધારણ કર્યું છે, મહારત્ન કિરીટ વિભૂષિતમ, કે રત્નોથી જડિત એવો મુગટ જેમણે ધારણ કર્યો છે. આજે પણ ઘનશ્યામ મહારાજે એવો જ મુગટ ધારણ કર્યો છે. આ બધું મેચ થાય છે. નંદ ગરુડ આદિક જે પાર્ષદો છે, ચતુર્ભુજ પાર્ષદો, એમાંથી એમણે બંને બે ભુજાઓથી હાથ જોડેલા અષ્ટ સિદ્ધિઓ, ભગવાન શબ્દની અંદર ભગ એટલે ઐશ્વર્ય, એમાં ષડ ભગ કહેવાય. આગળ આપણે વાત થઈ હતી બળ વીર્ય શક્તિ તેજ ઐશ્વર્ય, આ જે ષડૈશ્વર્ય છે એ પણ મૂર્તિમાન ભગવાનને આગળ હાથ જોડીને ઊભા છે. આવું દર્શન બ્રહ્માજીને થયું. ભગવાન વાસુદેવ નારાયણ લક્ષ્મીજીની સાથે સિંહાસનમાં બિરાજે છે. બ્રહ્માજીના હૃદયમાં અતિશય પ્રસન્નતા થઈ. બ્રહ્માજીએ બંને હાથ જોડી પ્રણામ કરી અને ભગવાન નારાયણ વાસુદેવ નારાયણને આગળ ઊભા રહ્યા. બ્રહ્માજીના તપથી પ્રસન્ન થયેલા એવા ભગવાને બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મન, હું તમારા તપથી પ્રસન્ન થયો છું, તમે મને અતિ પ્રિય છો. કારણ કે સૃષ્ટિનો સર્ગ કરવો છે ને, અને બ્રહ્માજી થકી થવાનો છે. તમે મને પ્રિય છો માટે તમને જે અનુકૂળ હોય એવું એક વરદાન મારા પાસેથી માગો તમે. આવું જ્યારે ભગવાને કહ્યું ત્યારે બ્રહ્માજીએ એવું જાણ્યું, કારણ કે બ્રહ્માજીને તો ખબર નહોતી કે હું કોણ છું, પણ ભગવાનની કૃપાથી એમને તપ કરો એવા શબ્દથી એમને એમ થયું કોઈ ગુરુનો આદેશ છે ને, હું આ ચાલો તપ કરું ને, તપ કરવાનો અર્થ આવો કે આવી રીતે તપ કરવું એમ. એમ કરતા થતાં આ સમાધિ પ્રાપ્ત થઈને સમાધિમાં જે એને વિજ્ઞાન થયું, જ્ઞાન થયું કે હું પોતે સૃષ્ટિ રચવા માટે સર્જન થયેલો વિશ્વસૃટ એવો બ્રહ્મા છું, વિશ્વનું સર્જન કરનારો હું બ્રહ્મા છું એવું એમને જ્ઞાન થયું. અને આ પુરુષોત્તમ નારાયણ છે, એમની ઈચ્છાથી એ મારા પ્રેરક છે અને એમની ઈચ્છાથી મારે સૃષ્ટિ કરવાની છે, આવું એમને જ્ઞાન થયું. આવી રીતે ભગવાનની પ્રેરણા પામી અને પોતે વિશ્વ સર્જનારા બ્રહ્મા છે એવું એમને જ્ઞાન થયા પછી એમણે વરદાન માગ્યું. પ્રજા વિસર્ગ શક્તિમ મે દેહી તુભ્યમ નમઃ પ્રભો તત્રાપિ ચ ન બધ્યેયમ યથા કુરુ તથા કૃપાં. બ્રહ્માજી કહે છે હે પ્રભુ, તમને હું નમસ્કાર કરું છું. તુભ્યમ નમઃ પ્રભો, નમસ્કાર કરી અને પછી બ્રહ્માજી બે વરદાન માગે છે. એમાંથી એક વરદાન તો આપણે માગીએ છીએ પણ બીજું માગવા જેવું છે એ બ્રહ્માજી શીખવાડે છે. પહેલું વરદાન બ્રહ્માજીએ એવું માગ્યું કે પ્રજાની સૃષ્ટિ કરવા માટે, બ્રહ્માંડનું સર્જન કરવા માટે હું અશક્ત છું, મને શક્તિ આપજો. ભગવાનની શક્તિ વગર તો સર્જન થતું નથી. જગત વ્યાપાર વિવર્જ્યમ, જગતનું સર્જન કરવું, સ્થિતિ કરવી અને પ્રલય કરવો એ ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. પછી પોતે જેટલા પાવર્સ આપે એટલા એમની પાસે જાય. એટલે બ્રહ્માજીએ થોડા પાવર્સ માંગ્યા એમ, સર્જન કરવા માટેના રાઇટ્સ અને પાવર્સ માંગ્યા. આ પહેલું વરદાન માંગ્યું. બીજું વરદાન બ્રહ્માજીએ એવું માંગ્યું કે યથા ન બધ્યેયમ તથા કૃપામ કરું, કે એ સર્જન કર્યા પછી મને એમાં બંધન ન થાય એવી તમે મારા ઉપર કૃપા કરો. આપણે માગીએ તો ખરા ભગવાનની પાસે, હે પ્રભુ તમે મારી આડી વાડી લીલી રાખજો, પણ પછી લીલી વાડીમાં આપણે બંધાઈ ન જઈએ એવું ન માગીએ. બ્રહ્માજીએ એવું માગ્યું કે તમે મારા ઉપર એવી કૃપા કરજો કે મને એ સર્જનમાં આસક્તિ ન થાય, હું એમાં બંધાઈ ન જાઉં. અને બહુ સાચી વાત છે કે દરેકને પોતાનું સર્જન જેવું વાલું લાગે ને, એવું બીજું એક પણ ન લાગે. એટલે એમાં આસક્તિ ને મોહ થવાના ચાન્સ પૂરેપૂરા. બીજું, પોતાના સર્જનમાં અહંકાર પણ થાય. આસક્તિ અને અહંકાર વગર માણસ ક્યારે સર્જન ન કરી શકે. બ્રહ્માજી આ બંને થકી મુક્તિ પામવા માટે આ બંને વરદાનોની અંદર પહેલાં ભગવાન પાસેથી શક્તિ માગી કે હું અસમર્થ છું, તમારી શક્તિથી જ આ બધું શક્ય છે. એટલે નિર્માની થઈ, અહંકાર ભાવથી રહિત થઈ અને એમણે સર્જન કરવાનો સંકલ્પ કર્યો. ત્યાર પછી સર્જન થઈ ગયા પછી હું એમાં કે આસક્ત ન થાઉં, બંધાઈ ન જાઉં, એવો નિર્લેપ ભાવ એ પણ ભગવાન પાસેથી વરદાન સ્વરૂપે માગી લીધો. આપણે ભગવાન પાસેથી જ્યારે માગીએ ત્યારે આવું અનુસંધાન રહે તો આ વિશ્વ સર્જનની જે કથા છે, સ્વર્ગની કથા છે, એ કથા આપણા માટે લાભદાયી. ત્યાર પછી ભગવાને એ વરદાન બ્રહ્માજીએ માગ્યા એટલે ભગવાને અતિશય પ્રસન્ન થઈ એમને વરદાન આપ્યું કે તમારા તમામ મનોરથ છે એ સફળ થશે. પણ કેવી રીતે કરશો તો સફળ થશે? તો ભગવાને કહ્યું કે વૈરાજેન મયાત્મે કેમ ભાવયિત્વા સમાધિના, કે વિરાટ નારાયણ જે છે એ તમારા પિતા કહેવાય. બ્રહ્માજીના પિતા વિરાટ નારાયણ, એમના નાભિકમળમાંથી એ સર્જન થયું. એમની સાથે એકત્વ ભાવ કેળવી અને એમના અંતરાત્મામાં રહેલો એવો હું સમાધિ થકી તમે મારું અનુસંધાન કરશો. મયા એકાત્મ્યમ, વિરાટ પુરુષ દ્વારા મારી સાથે તમે એકાત્મ ભાવને પામશો તો તમને પ્રજાની સર્જન કરવાની શક્તિ અને સામર્થ્ય બધું જ પ્રાપ્ત થશે. ભાવ બહુ સમજવા જેવો છે, ઊંડાણવાળો ભાવ છે. વિરાટ નારાયણનું સર્જન એ પણ પુરુષોત્તમ નારાયણે કરેલું છે. પુરુષોત્તમ નારાયણે જેટલા રાઇટ્સ વિરાટ નારાયણને આપ્યા છે, પાવર્સ આપ્યા છે, એ પાવર્સ દ્વારા આ બધું થાય છે. પણ એનો અર્થ એમ નથી કે વિરાટ નારાયણ કરે છે. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે, મધ્ય પ્રકરણના 31મા વચનામૃતમાં, કે વિરાટ નારાયણને ભગવાને જ્યારે શક્તિ આપી ત્યારે વિરાટ નારાયણ છે એ બધું કરવા માટે સમર્થ થયા. મારી મરજી વિના રે કોઈથી તરણું નવું તોડાય. માત્ર વિરાટ નારાયણની ઉપાસના કરવાથી એ કાર્ય સંભવતું નથી, પણ વિરાટ નારાયણના અંતર્યામી એવા પુરુષોત્તમ નારાયણ એમની સાથે લિંક થાય ત્યારે વિશ્વસર્જનનું કાર્ય છે એ થાય. અને તો એમાં બંધન ન થાય, કારણ કે ભગવાનનો સંબંધ થયો ને એટલે નિર્ગુણ થયું. અને નહીંતર આસક્તિ પણ થાય, બંધન પણ થાય અને અહંકાર પણ થાય. એટલે ભગવાને એવું કહ્યું કે તમારા તમામ મનોરથ સફળ થશે, પણ તમે વિરાટ નારાયણની સાથે એમના આત્મામાં પરમાત્મા અંતર્યામ એવા પરમાત્માની સાથે એકાત્મ ભાવને કેળવીને તમે પ્રજા સર્જવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકશો. અને જ્યાં પણ તમે અસમર્થ રહો, જ્યાં તમારાથી ન થાય, અસમર્થ રહો, તો ત્યાં મારું સ્મરણ કરજો એટલે તરત તમારા બધા જ કામ થઈ જશે. પ્રજા સૃજા સ્વસ અસાધ્ય, તમારાથી અસાધ્ય હોય, ન સાધી શકાય એવું કોઈ કાર્ય હોય, સ્વ અસાધ્ય કાર્ય સ્મર્યોહમ ઇષ્ટદહ, તમે મારું સ્મરણ કરજો, તમારી તમામ કામનાઓ છે પૂર્ણ થશે, તમારું કાર્ય પણ પૂર્ણ થશે. ઇત્યુક્ત્વાંતર દધે વિષ્ણુર બ્રહ્મા પ્યેક્ય સમાધિના, આટલું કહી અને ભગવાન છે એ અંતર્નિહિત થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા. અને બ્રહ્માજી એમણે વિરાટ નારાયણની સાથે એકાત્મ ભાવ કરી અને પરમાત્માની સાથે એમણે એકત્વ કેળવ્યું. અને ત્યાર પછી જેવી રીતે પૂર્વકલ્પમાં જીવાત્માઓ હતા અને એ જીવાત્માઓ માયાના ગર્ભમાં વિલીન હતા અને ત્યારે કેવી કેવી સૃષ્ટિ હતી એ બધું જ જ્ઞાન બ્રહ્માજીને થયું. તમામ લોક અને એ લોક બધા જ વિરાટ નારાયણમાં વિલીન થઈ ગયા છે. દેવતાઓ, અસુરો, મનુષ્યો, એમના લોક, ભોગ, વૈભવો એ બધા જ વિરાટ નારાયણને વિશે પ્રલયકાળમાં વિલીન થયા હોય એમનું બ્રહ્માજીને દર્શન થયું. વિસર્ગ શક્તિમ સંપ્રાપ્ય સસર્ગાય મનોદધે. અને જ્યારે આવું થયું એટલે તરત બ્રહ્માજીને સંકલ્પ થયો કે હવે સર્જન કરવાનો સમય થયો છે, તો આવું ને આવું જ વળી પાછા એમને પ્રલયકાળમાં જેવા છે એમાંથી બહાર કાઢી અને પૂર્વ જેમ ફિઝિકલી હાજર હતા, ફિઝિકલી ડેવલપમેન્ટ હતું એવું ડેવલપમેન્ટ કરીએ. એમ જેમ કેમ આ કોરોના આવ્યા પહેલાં બધું ફિઝિકલી યથાવત ચાલતું હતું, પછી 1.5 મહિનાનો લોકડાઉન થયું એટલે બધું જ લઈ પ્રલયને પામી ગયું, બધા ઘરમાં ઘૂસી ગયા. અને પછી વળી પાછું ધીરે ધીરે અનલોક થતું ગયું, અનલોક થતું ગયું તો ખુલતા ખુલતા બધી સૃષ્ટિનો સર્ગ થઈ ગયો. તો આ બધું માંડ્યા ધમધમવા, જો બધા સ્કૂલો એવા ધમધમવા માંડી. એમ કહે છે કે 18 તારીખે તો 6 થી 8 ખુલી જશે, ને 1 માર્ચથી 1 થી 5 ખુલી જશે, ને 15 માર્ચથી તો LKG ને HKG વાળા ભણવા માંડશે, કે એટલે માંડશે બધું ધમધમવા. આવું જ કંઈક થયું છે. આ તો બહુ એમ કે પાર્શિયલી કહેવાય, પણ આપણે કલ્પના કરી શકીએ આના અનુસંધાને કે આવું કંઈક બ્રહ્માજીને થયું હશે એમ. બાકી તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કંઈક વાર સત્ય લોક પામ્યો, કંઈક વાર પામ્યો કૈલાસ, કંઈક વાર ઇન્દ્રપદ વિપામ્યો, તોય નટળી વિષય સુખ આસ. બાકી તો આપણે ઘણી વખત બ્રહ્મા થયા છે એટલે એ વખતે આવું બધું થયું જ હોય, પણ આપણને યાદ ન હોય એમ. જ્યારે જ્યારે થયા હોય ત્યારે ત્યારે બધું આપણા હાથમાં આવ્યું જ હોય બધી સત્તાઓ. આ તો પછી ઠીક છે, હવે અત્યારે આપણે પ્રારબ્ધ કર્મને યોગ્ય કરી. હલો, પણ સુખ્યા છીએ એમના કરતા એમ છે કે નહીં? કાંઈ ઉપાધિ કાંઈ નહીં. એ બ્રહ્માજીને સૃષ્ટિના સર્જન કરવાનો સંકલ્પ થયો. અને જ્યારે ભગવાને એમને સૃષ્ટિનું સામર્થ્ય આપ્યું તો એમણે પણ નક્કી કર્યું કે જેવી રીતે આમ પૂર્વે આખી આમ ડાયવર્સિફાઈડ કરેલી સૃષ્ટિ હતી, ડાયવર્સિફાઈડ એટલે વિચિત્ર, અલગ અલગ વૈવિધ્યતાપૂર્ણ એવી સૃષ્ટિ મારે સર્જન કરવી. એમાં સર્વપ્રથમ બ્રહ્માજીએ અતિશય તેજોમય એવા સૂર્યનારાયણ એમનું સર્જન કર્યું અને બ્રહ્માંડના મધ્યે એમની સ્થાપના કરી. સૂર્યનારાયણ ભગવાનની બ્રહ્માંડના મધ્ય સ્થાપના કરી. સ્થાપયિત્વાંડ મધ્યે તમ તતઃ સ મનસા સૃજત. અને ત્યાર પછી એમણે તપ અને ભક્તિથી અતિશય વિશુદ્ધ થયેલા એવા સનકાદિક 4 ઋષિઓ મુનિઓનું સર્જન કર્યું. હવે આમ જોવા જઈએ તો થોડુંક આ સાયન્સની હારે મેચ થાય, કારણ કે સૂરજ દાદા કહેવાય, કારણ કે સૌથી પહેલાં સૃષ્ટિના સર્જનમાં એમનું સર્જન થયું એટલે દાદા. અને પછી એ વિજ્ઞાન એમ કહે છે કે એમાં બિગ બેંગ, મોટો વિસ્ફોટ થયો, અને વિસ્ફોટમાંથી પછી આ બધાએ જેટલા ગ્રહો છે, નક્ષત્રો છે, બધા નોખા પડ્યા, અને એમાંથી પછી ધીરે ધીરે બધા ઠર્યા, અને ઠર્યા પછી પૃથ્વી છે, એમાં મનુષ્ય જીવન થયું, ને એ કાળે કરીને બધું આ થયું એમ એમ વિજ્ઞાન કહે છે. તો અહીંયા વાસુદેવ મહાત્મ્યમાં એવું જ કીધું, સૌથી પહેલાં સૂર્યનારાયણ. વિસ્ફોટ થયો એવું કાંઈ નથી કીધું, પણ થયો હશે, એના વગર તો આવું થાય નહીં. આગળ કહેશે કે આટલા આટલા લોક થયા નહીં બધાય, એટલે વિસ્ફોટ એક શબ્દ અહીંયા નથી વાપર્યો, બિગ બેંગ શબ્દ નથી વાપર્યો, બાકી બધું વાપર્યું છે એમ. સનકાદિકોનું સર્જન થયું. બ્રહ્માજીને અતિશય આનંદ થયો. 4 સનકાદિક, એમાં ચારેયના નામ સનક, સનંદ, સનાતન અને સનતકુમાર. અતિશય વૈરાગ્યવાળા, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા, તપ અને ભક્તિથી વિશુદ્ધ એવા સનકાદિકો. એમને બ્રહ્માજીએ કહ્યું કે હે પુત્રો, તમે હવે સૃષ્ટિની રચના કરો. એટલે સનકાદિકોએ કીધું કે અમે ન કરીએ. કેમ? તો કે અમારે તો ભગવાનનું ભજન કરવું છે, બીજું કાંઈ કરવું નથી. એ બધું તમારે જે કરવું હોય એ કરો એમ. ક્યારેક ક્યારેક નો છોકરાઓ થોડાક મોટા થઈ જાય ને વૈરાગ આવી જાય તો બાપાને એમ કહે કે મારે કાંઈ કંપની સંભાળવી નથી, મારે સાધુ. એટલે બાપાને તરત ગુસ્સો આવે, એમ બ્રહ્માજીને પણ ગુસ્સો આવ્યો કે તમે નહીં સંભાળો તો આ બીજા કોણ સંભાળશે, તમે નહીં કરો તો આ બીજા કોણ કરશે એમ. બ્રહ્માજીને ક્રોધ થયો. પછી આમાં લખ્યું છે કે ક્રુદ્ધસ્ય તસ્ય ભાલાચ, અતિશય ક્રોધ થયો બ્રહ્માજીને, એટલે એમના ભાલમાંથી રુદ્રદેવ પ્રગટ થયા, શંકર ભગવાન પ્રગટ થયા એમ. આમ તો શંકર ભગવાન હતા જ, પણ એના ક્રોધમાંથી, પ્રકૃતિમાંથી શંકર ભગવાન પ્રગટ થયા. અને પછી એમણે પોતાના ક્રોધનો કંટ્રોલ કર્યો, નિયમન કર્યો, અને પછી શાંત થઈને વિચાર કર્યો કે કંઈ વાંધો નહીં, હાલો આ ન કરે તો કાંઈ નહીં, આપણે બીજા કોકનું સર્જન કરીએ. અને પછી બ્રહ્માજીએ 10 પ્રજાપતિઓનું સર્જન કર્યું. મરીચી, અત્રિ, પુલહ, પુલત્સ્ય, ભૃગુ, ક્રતુ, વશિષ્ઠ, કરદમ, દક્ષ અને અંગિરસ, આ 10 પ્રજાપતિઓનું સર્જન બ્રહ્માજીએ કર્યું. ત્યાર પછી બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મનું સર્જન થયું, બ્રહ્માજીની પીઠમાંથી અધર્મનું સર્જન થયું. બધું સાથે સાથે જોઈએ ને, સુખ વગર, એટલે દુઃખ વગર સુખની કિંમત, કાયમ સુખ, સુખને સુખ જ હોય તો આપણા પુરાણી સ્વામી કહેતા, મોટા પુરાણી સ્વામી, કે જલેબો થઈ જાય એમ, કાયમ જલેબી ને, એમ કાયમ સુખ હોય. સુખની કિંમત એટલા માટે જ છે કે આપણી પાસે થોડું દુઃખ છે, એટલે એવી રીતે ધર્મની કિંમત પણ એટલા માટે છે કે કંઈક અધર્મ છે. એક બહુ પ્રવક્તા હતા, વચ્ચે વોટ્સએપમાં વિડીયો ફરતો ફરતો આવ્યો હતો, એ એવું કહેતા હતા કે સમાજમાં ચોર છે ને એ તો કેટલું સરસ કામ કરે છે. કે હલો, કીધું શું કામ કરે છે? તો કે ચોર છે એટલે કેટલી મોટી ઇકોનોમી ચાલે છે, જો એ ન હોય તો ઇકોનોમી ઠપ થઈ જાય એવી છે. ચોર છે એટલે પોલીસ છે, એટલે પોલીસ ન હોય તો પૈસા પગાર મળે છે, રોજીરોટી મળે છે. ચોર છે એટલે પોલીસ છે, ચોર છે એટલે કોર્ટ છે, એટલે બધા વકીલો હાલે છે, ન્યાયાધીશો હાલે છે, કેટલી મોટી એમ કે જમાત છે એ બધી એની પાછળ છે. ચોર છે એટલે વકીલ છે, ચોર છે એટલે પોલીસ છે, ચોર છે એટલે જજ છે, ચોર છે એટલે જ આવા કેટલા બધા આયામો છે કે બધા ચાલે છે, જો એ ન હોય તો કેવડી મોટી ઇકોનોમી ઠપ થઈ જાય, બોલો. એટલે એનું બહુ મોટું યોગદાન છે આ સમાજમાં, ઇકોનોમી જનરેટ કરવામાં એમ. એટલે આ બધું જોઈ એમ બ્રહ્મા. નહીતર ઘણા બધા પ્રશ્ન પૂછે કે અધર્મનું સર્જન શું કામ કર્યું? જો ભગવાનને જીવાત્માનું કલ્યાણ જ કરવું હતું તો સર્જન શા માટે કર્યું? એટલે સર્જન એટલા માટે કર્યું છે, બે પર્પઝ છે. એક તો આ બહુ મોટું મેટ્રિક્સ છે, મેટ્રિક્સ એટલે કોમ્પ્લિસિટી, પઝલ. આપણને બહુ સીધી અને સાદી રીતે જ મોક્ષ આપી દેવામાં આવે તો એનું કાંઈ મૂલ્ય. બીજું, એક અઘરી આટી ઘૂંટી આપવામાં આવે અને પછી એમાંથી આપણે થોડુંક આમ કસી કસીને બહાર નીકળી તેમ થાય કે હાશ હવે બરાબર હો, તો એ જે હાશકારો છે ને બહાર નીકળવાનો જે પુરુષાર્થ છે, એમાં જે સત્વ છે, એને જે સત્વ બારું આવે છે એ જ ભગવાનને જોઈએ છે ને, એને હિંમત કહેવાય, એને તાકાત કહેવાય, એને આત્મબળ કહેવાય. એટલા માટે આ સૃષ્ટિની અંદર ભગવાને આ બધા કોમ્પ્લેક્સ મૂક્યા છે, માયા મૂકી છે, આવરણો મૂક્યા છે, અને એ આવરણોમાં જીવાત્મા અટવાય અને એમાંથી જો તાકાત અને આત્મબળ કેળવે અને એમ નક્કી કરે કે આમાંથી મારે બહાર નીકળવું છે અને એમાંથી બહાર નીકળી જાય, ત્યારે ભગવાનને એમ થાય કે નહીં, રાઈટ, મારી આંટી ઘૂંટીમાંથી સોસરવા બહાર નીકળી ગયા એમ, હવે વાંધો એ વિઘ્ન દોડ, હા એ વિઘ્ન દોડમાંથી બહાર નીકળી જાય, પછી ભગવાન છે પ્રસન્ન થાય અને ભગવાન ધામને વિશે અમને મુક્તપદ આપે. એટલા માટે આવું બધું સર્જન ભગવાને કર્યું છે. બ્રહ્માજીએ પોતાની પીઠમાંથી અધર્મનું સર્જન કર્યું, બ્રહ્માજીએ મનમાંથી કામદેવતાનું સર્જન કર્યું, મુખમાંથી વાણી એટલે સરસ્વતી દેવીનું સર્જન કર્યું, પ્રકૃતિમાંથી ક્રોધનું સર્જન કર્યું, એમની સાથે સાથે ધર્મના ચાર પગ કહેવાય, ચાર પાયા કહેવાય, એમનું સર્જન કર્યું કે ધર્મ જેના આધારે રહે છે. અંતર બહિર પવિત્રતા એટલે શૌચ એ એક પાયો પવિત્રતા, બીજો પાયો તપ, ત્રીજો પાયો દયા અને ચોથો પાયો સત્ય. આ ચારેયનું સર્જન બ્રહ્માજીએ કર્યું અને ચારેય મુખમાંથી એમનું સર્જન થયું. એક એક મુખમાંથી દયા, એક મુખમાંથી આ, એ મુખમાંથી સર્જન થયું. ત્યાર પછી પૂર્વમુખ, બ્રહ્માજી ચતુર્મુખ બ્રહ્મા છે, એમના પૂર્વમુખમાંથી ઋગ્વેદનું સર્જન થયું, દક્ષિણ મુખમાંથી યજુર્વેદનું સર્જન થયું, પશ્ચિમ મુખમાંથી સામવેદનું સર્જન થયું અને ઉત્તર મુખમાંથી અથર્વવેદનું સર્જન થયું. એમની સાથે સાથે જીવાત્માઓને કલ્યાણનો માર્ગ મળી રહ્યા. વેદોનું સર્જન છે એ ભગવાને એમને જ્ઞાન આપ્યું ને જ્ઞાન આપ્યું એમના પછી આ બધું થયું. અહીંયા સંક્ષિપ્તમાં કથા લીધી છે. વેદોના અર્થ છે એ અઘરા છે. વેદની અંદર જે પ્રમાણે સમાજની વ્યવસ્થા છે, કલ્યાણની વ્યવસ્થા છે, એ જ પ્રમાણે બ્રહ્માંડની અંદર સમાજ વ્યવસ્થા અને એ જ પ્રમાણે કલ્યાણની વ્યવસ્થા છે એ થાય એમના માટે ગાઈડલાઈન છે. એમને બહુ સહેલી કરવા માટે બ્રહ્માજીએ ઇતિહાસ અને પુરાણોનું એમનું પણ સર્જન કર્યું, એમનું જ્ઞાન આપ્યું. આમ તો વેદવ્યાસ ભગવાને બધું કર્યું પણ એમનું જ્ઞાન છે મુકતા ગયા પછી સમય કાળાંતરે જ્યારે અવતાર થાય એ વખતે એ બહાર આવે. પણ ગર્ભિત એ હોય, યજ્ઞોનું સર્જન કર્યું. યજ્ઞ વ્યવસ્થા કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકાય, પ્રસન્ન કરી શકાય, અલગ અલગ લોકને વિશે કેવી રીતે જઈ શકાય, જેવી રીતે એક પરીક્ષા લેવાય સ્કૂલની અંદર તો એમાં પણ બધી સ્કીમ હોય કે 95% અપ આવે તો એને સ્કોલરશીપ મળશે, 90% ઉપર આવે તો એને આટલી મળશે ને આટલી મળશે, આ બધી સ્કીમ. એવું બધું યજ્ઞોની અંદર પણ બધી સ્કીમ છે કે આ યજ્ઞ કરો તો સ્વર્ગમાં જવાય, આ યજ્ઞ કરીએ તો પુત્ર પ્રાપ્તિ થાય, આ યજ્ઞ કરીએ તો શત્રુનો નાશ થાય, આ યજ્ઞ કરીએ તો ભગવાનની પ્રાપ્તિ થાય, આ યજ્ઞ કરીએ તો વર્ષા પ્રાપ્તિ થાય. બધું અલગ અલગ જેવું જેવું જોઈતું હોય એ પ્રમાણે આ બધું પોતાની કામના પ્રમાણે એ યજ્ઞોનું સર્જન કર્યું. બ્રહ્માજીએ એમની સાથે સાથે અષ્ટ વસુઓ, 8 વસુઓ જે સ્વર્ગને વિશે રહ્યા છે એમનું સર્જન કર્યું. 49 વાયુ એમનું સર્જન કર્યું, પવન. 49 પ્રકારના પવન છે, બોલો કેટલા? આપણને તો 1, 2, 3 જ દેખાય છે, આપણને તો 1 જ દેખાય છે. બાકી તો સાયન્સે એમ કહે છે, જો ઓક્સિજન એક વાયુ જ છે કે નહીં, નાઇટ્રોજન એક વાયુ જ છે કે નહીં, હાઇડ્રોજન એક વાયુ જ છે કે નહીં, આ બધા વાયુ જ છે. આવા 49 પ્રકારના વાયુનું સર્જન ઓલરેડી ભગવાને કર્યું અને પછી આ તો આપણે અલગ અલગ નામ આપ્યા, અહીંયા આપણે અલગ નામ આપીએ છીએ, ભગવાન અલગ નામ આપ્યા, એટલું જ. એમને સંસ્કૃત નામ આપ્યા, આપણે ઇંગ્લિશ નામ આપ્યા, થોડા વી આર મોડર્ન એટલા માટે. ભગવાને, ભગવાનની ઈચ્છાથી બ્રહ્માજીએ પોતાના એટલે વિરાટ નારાયણના મુખ કમળમાંથી બ્રાહ્મણ એમનું સર્જન કર્યું, ભુજાઓમાંથી ક્ષત્રિયોનું સર્જન થયું અને ઉરુ એટલે જાંઘમાંથી વૈશ્યવર્ણનું સર્જન થયું, પદભ્યામ એટલે ચરણકમળમાંથી શુદ્રવર્ણનું સર્જન થયું. એમની સાથે સાથે આ ચારેય વર્ણના જેટલા પણ મનુષ્યો છે એમને કેવી રીતે આજીવિકા પ્રાપ્ત કરવી એ આજીવિકાઓનું પણ સર્જન કર્યું એવું લખ્યું છે. આમાં 4 વર્ણનું સર્જન થયા પછી 4 આશ્રમોનું સર્જન થયું. ગીતામાં ભગવાને એમ કહ્યું કે ચાતુર્વર્ણમ મયાસૃષ્ટમ ગુણકર્મ વિભાગસહ. ત્યાં ભગવાને એમ કહ્યું કે મેં સર્જન કર્યું છે અને અહીંયા બ્રહ્માજી સર્જન કરે છે. પણ આગળ લિંક આવી ગઈ ને કે ભગવાને એવું કહ્યું કે વિરાટ નારાયણના આત્માને વિશે હું રહ્યો છું, એમને વિશે તમે મારું એકાત્મપણું જાણી અને પછી તમને શક્તિ પ્રાપ્ત થશે અને પછી તમે કરી શકશો. એટલે ભગવાને જ કર્યું છે, ભગવાનની ઈચ્છાથી જ થયું છે. અને એટલે ભગવાને ત્યાં એમ કહ્યું કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસ. હવે પછી 4 આશ્રમોનું સર્જન થયું. બ્રહ્માજીના હૃદયમાંથી બ્રહ્મચર્ય આશ્રમ, જાંઘમાંથી ગ્રહસ્થાશ્રમ, ઉરમાંથી વક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાસ આશ્રમનું સર્જન થયું. વક્ષસ્થળમાંથી પિતૃગણ કે જે પિતૃલોકને વિશે રહ્યા છે એ પિતૃગણનું સર્જન થયું. જાંઘમાંથી અસુરોનું સર્જન થયું. ગુદામાંથી મૃત્યુ દેવતાનું સર્જન થયું અને એમની સાથે સાથે નરકનું પણ સર્જન બ્રહ્માજીની ગુદામાંથી થયું. ગાંધર્વનું સર્જન બ્રહ્માજીના ચરણમાં, ચારણોનું સર્જન, સિદ્ધોનું સર્જન થયું, સર્પોનું સર્જન, યક્ષ અને રાક્ષસોનું સર્જન થયું. નગ એટલે પર્વત, મેઘ એટલે વર્ષા, 49 મેઘ છે એ 49 છે, એમનું સર્જન થયું. એમની સાથે સાથે સમુદ્રોનું સર્જન થયું, વીજળીનું સર્જન થયું, સરિતા એટલે નદીઓનું સર્જન થયું, વૃક્ષ, પશુ, પક્ષી, સ્થાવર જંગમ, બધી જ સૃષ્ટિ બ્રહ્માજીના અંગમાંથી સર્જન થઈ. અને પછી છેલ્લે લખ્યું કે સાક્ષિત બ્રહ્મા નારાયણાત્મકઃ. નારાયણને આત્મભાવ પામી, એમને એકાત્મભાવ પામી અને બ્રહ્માજીએ આખી આ સૃષ્ટિનું સર્જન કર્યું. આટલે સુધીની સૃષ્ટિનું સર્જન થઈ ગયા પછી બ્રહ્માજી આખી સૃષ્ટિને જોઈ, સૃષ્ટિ મેતામ વિલોક્યાપી નાતિ પ્રીતો યદા તદા, પણ બ્રહ્માજીને કાંઈ મજા ન આવી. આટલું સર્જન થઈ ગયું પછી બ્રહ્માજીને એમ થયું કે હજી આમ કંઈક ખૂટે છે, એમ જેવું જોઈ એવું સર્જન થયું નહીં. બધું વિવિધ પ્રકારનું થઈ ગયું, સમુદ્રો થઈ ગયા, નદીઓ થઈ ગઈ, પર્વતો થઈ ગયા, વૃક્ષો થઈ ગયા, પક્ષીઓ થઈ ગયા, દેવતાઓનું સર્જન થયું, વેદોનું સર્જન થયું, બધા જ સર્જન થઈ ગયા, વર્ણોનું સર્જન, આશ્રમોનું સર્જન. અને એ સૃષ્ટિની સામે જ્યારે બ્રહ્માજીએ જોયું ત્યારે બ્રહ્માજીને એમ થયું કે હજી કંઈક ખૂટે છે, મજા ન આવી, એમ જેવું ધાર્યું તો એવું ન થયું. એમ બાઇબલની અંદર સૃષ્ટિ પ્રકરણની જે કથા આવે છે એમાં પણ આવું જ કંઈક થોડું ઘણું આવે છે કે સર્વપ્રથમ જ્યારે આવું સર્જન થયું ને આવું સર્જન થયું ને આવું સર્જન થયું ને પછી ભગવાનને કંઈ મજા ન આવી, એમાં આ જ બધી વાત આવે. સમુદ્રોનું, સૂર્યોનું, આન તેન એ બધું સર્જન થયા પછી ભગવાને એક માણસનું સર્જન કર્યું, એમાં આદમને, ઈવને એવું બધું આવે. એના એ પ્રમાણે આપણે અહીંયા હવે બ્રહ્માજી છે એ પ્રમાણે આમ કથાઓ થોડીક મળતી આવે છે. એણે કદાચ શાસ્ત્રો વાંચીને કથા સર્જન કર્યું હશે, એવું હશે આપણા શાસ્ત્રો વાંચીને. પછી આગળ અહીંયા લખે છે, હરિમ ધ્યાત્વા સસર્જે તપો વિદ્યા સમાધિભિ ઋષિમ સ્વયં ભુવાદિંશ્ચ મનુંશ્ચ મનુજાનપિ. ત્યાર પછી બ્રહ્માજીએ ભગવાને વરદાન આપ્યું હતું કે જ્યાં તમે અટવાવ, જ્યાં તમને એમ લાગે કે નથી બરાબર થતું તો મારું સ્મરણ કરવાનું. એટલે બ્રહ્માજીએ ધ્યાન કર્યું ભગવાન નારાયણનું. હરિમ ધ્યાત્વા સસર્જે, બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું. તપ અને વિદ્યા અને સમાધિથી બ્રહ્માજીએ ઋષિઓનું સર્જન કર્યું, સ્વયંભૂ મનુનું સર્જન કર્યું. એટલે મનુષ્યમાં સર્વપ્રથમ મનુ, જેના આપણે સંતાનો કહેવાઈએ, મનોહ અપત્યમ પુમાન ઇતિ માનવ, એ સ્વયંભૂ મનુ એમનું સર્જન કર્યું અને એ મનુ થકી મનુષ્યોનું સર્જન થયું. ત્યાર પછી શું થયું તો કે પછી બ્રહ્માજીને એમ થયું કે હવે બરાબર લ્યો, તતઃ પ્રીતઃ સ સર્વેષામ નિવાસાય યથોચિતમ. એટલે ત્યાર પછી બ્રહ્માજી રાજી થયા કે હવે બરાબર, માણસનું સર્જન કર્યા પછી બ્રહ્માજીને પણ આનંદ થઈ ગયો. હલો, હવે આપણને જોઈને બ્રહ્માજી નારાજ ન થઈ જાય કે આ મેં મોટામાં મોટી ભૂલ કરી નાખી. આઈન્સ્ટાઈન હતા ને, એમણે જ્યારે અણુની શોધ કરી ત્યારે અતિ આનંદ થયો કે ઓહો, ટ્રીમંડન્સ પાવર, ટ્રીમંડન્સ શક્તિ આની અંદરથી નીકળે છે અને એ શક્તિ દ્વારા કેટલું બધું સર્જન ને કેટલું બધું કાર્ય થશે. પછી માણસે એનો જ્યારે અણુબોમ્બ બનાવી અને હિરોશિમા અને નાગાસાકી બંને શહેરોને ધ્વસ્ત કર્યા 6 અને 9 ઓગસ્ટે 1945, ત્યારે આઈન્સ્ટાઈને માથું કૂટ્યું કે આના કરતાં અણુબોમ્બનું સર્જન ન કર્યું હોત ને તો સારું હતું. કે પછી આઈન્સ્ટાઈને એવું કહ્યું કે હે પ્રભુ, હવે જો મારા પુણ્ય શેષ હોય ને આવતા જન્મમાં તું મને માણસનો અવતાર આપવાનો હો તો મને વૈજ્ઞાનિક નહીં બનાવતો, મને એક શિક્ષક બનાવજે જેથી કરીને હું કોઈકના જીવનમાં ટ્રાન્સફોર્મેશન લાવી શકું અને એને એક સાચો માણસ બનાવી શકું. બાકી આ બધા સંશોધનો કરીને આ લોકો તો વિનાશ માટે જ વાપરવાના છે. એમ બ્રહ્માજીને ક્યારેક એમ ન થઈ જાય કે આ સારામાં સારું સર્જન કર્યું. જે સર્જન કર્યા પછી અતિશય આનંદ થયો, એ જ સર્જનથી સૌથી વધારેમાં વધારે દુઃખ ન થાય. હલો, દીકરાનો જન્મ થાય ત્યારે પપ્પાને કેટલો આનંદ હોય, આમાંથી શીખવા જેવું છે. બ્રહ્માને આ બધા દીકરા જ કહેવાય ને, એટલે એમનો જન્મ થયો એટલે આનંદ થયો, એટલે બ્રહ્માજી અતિશય આનંદ થયા. એમ પિતાને પણ પુત્રની પ્રાપ્તિ થાય ત્યારે અતિશય આનંદ હોય, અને એમનો એ જ દીકરો મોટો થાય, લગ્ન થાય, અને પછી પપ્પા માટે વૃદ્ધાશ્રમ, ત્યારે પપ્પાને કેટલું બધું દુઃખ થાય. આમાંથી આટલું જ શીખવાનું. આ સૃષ્ટિ સર્જનની કથામાંથી સીધું રિલેવન્ટ કરવું હોય તો એટલું થાય કે આપણે એવા દીકરા ન થવું કે જેથી કરીને આપણા પિતા છે એ દુઃખી થાય. આપણા આલોકના પિતા પણ દુઃખી ન થવા જોઈએ, અને પરમ પિતા છે, પરલોકના પિતા તો નહીં પણ પરમ પિતા છે, એ પણ આપણાથી દુઃખી ન થાય એવું આપણે જીવન જીવીએ તો એ રાઈટ, તો એ આપણે ન્યાય કર્યો કહેવાય. આવી રીતે બ્રહ્માજીએ એમનું સર્જન કર્યા પછી એમને રહેવા માટેના લોક છે એમનું સર્જન કર્યું. સ્વર્ગલોક, ભુવરલોક અને ભૂરલોક એટલે પૃથ્વીલોકનું સર્જન થયું. અને એ પણ જેવી રીતે પૂર્વકાલમાં એટલે પૂર્વકલ્પમાં જેમ જેમ જ્યાં જ્યાં હતા એ જગ્યા પર બધાની સ્થાપના કરી. જેમના જેમના જેવા ગુણ કર્મ એ પ્રમાણે એમને સ્વર્ગમાં કે એમને ભુવરલોકમાં કે એમને પૃથ્વીલોકમાં એમને સ્થાપના કરી. અને પછી એમને આજીવિકા એ પણ એમને સર્જન કરીને આપી દીધી. બાપા છે એ બધું કમાય આડી વાડી બધું રાખી અને પછી બે દીકરાને આપી દે, કાલ્યો આ બધું તમારું, એમ બ્રહ્માજીએ પણ બધું એમને આપી દીધું. અને પછી જેમ દીકરાઓ બાપાને ઠેબે ચડાવે એમ આપણે પણ બધું ભગવાનને ભૂલી અને આપણે પણ આપણી રીતે આપણા મોજમાં. એમની આજીવિકા માટે એમના આહારો પણ સેટ કરી દીધા. દેવાનામ અમૃતમ, દેવતાઓ માટે અમૃતનું સર્જન કર્યું. મનુષ્યો અને ઋષિઓ માટે અન્ન અને ઔષધિઓનું સર્જન કર્યું. યક્ષ, રાક્ષસ, વ્યાઘ્ર એટલે વાઘાદિક સર્પાદિક માટે સુરા અને આમિષ, દારૂ અને માંસ એમનું સર્જન કર્યું. ગાય અને મૃગલાઓ માટે ઘાસ વગેરેનું સર્જન કર્યું. અને એ દેવતાઓને જે સ્વર્ગમાં રહેલા દેવતાઓ છે એમને આજીવિકા માટે યજ્ઞો તો હતા જ, કે યજ્ઞ દ્વારા મનુષ્યો છે દેવતાઓને તર્પણ કરે અને પ્રસન્ન થયેલા દેવતાઓ મનુષ્યને વર્ષા કરે, એ પણ ભગવાને ગીતાની અંદર આખી આખી સાયકલ કહી. એમના માટે હવ્ય વૃત્તિમ અકલ્પયત, યજ્ઞ સ્વાહા, સ્વાહા એને હવ્ય કહેવાય, જેની પાછળ આપણે નામ લે ઓમ વિષ્ણવે સ્વાહા, ઓમ નારાયણાય સ્વાહા પછી આપણે આહુતિ આપીએ, તો એ આજીવિકા છે દેવતાઓની. એમના દ્વારા દેવતાઓ તૃપ્ત થાય છે, એમનું સર્જન થયું. અમૂર્તાનામ પિતૃણામ કવ્યમ એવચ અકલ્પયત, કે અમૂર્ત એવા જે પિતૃઓ છે જે પિતૃલોકમાં સ્વર્ગલોકમાં દેવતાઓ, એમના માટે હવ્ય એટલે કે યજ્ઞાદિક એમનું સર્જન, અને અમૂર્ત એવા પિતૃલોકના પિતૃઓ માટે સ્વધા, જેમની પાછળ સ્વધા આવે એવું આપણે જ્યારે પિંડદાન વગેરે કરતા હોઈએ ત્યારે એ કરાવે, એને કવ્ય કહેવાય. પહેલાં હવ્ય અને આવડા કવ્ય એમનું સર્જન કર્યું, એટલે પિતૃલોકમાં રહેલા પિતૃઓને પણ કાયમ ખોરાક, ખાધા ખોરાકી મળી રહે, એમ એ દુઃખી ન થાય. ત્યાર પછી દુર્ગા દેવી થકી ઉત્પન્ન થયેલી જે શક્તિઓ છે એ શક્તિઓ, એમની ઉપાસના કરવા માટે તત્પર થયેલા લોકો દ્વારા એમને પણ પ્રાપ્ત થાય એવા યજ્ઞો, એવે વિધિઓ, એ બધાનું સર્જન થયું. હવે પછી આગળના જે શ્લોક છે એ આપણે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બ્રહ્માજીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ વિવિધતાપૂર્ણ સૃષ્ટિ, એ વિશ્વ, એમાં તમારા સર્જનનો, તમારા શક્તિનો અહેસાસ, એની અનુભૂતિ અમને સદાને માટે રહ્યા કરે. તમારો મહિમા એ અમારા હૃદયમાં સદાને માટે વધતો રહે. એ સૃષ્ટિને જોઈ અમે સદાને માટે આનંદિત થઈ અને આપના સુધી પહોંચતા રહીએ, એટલું બળબુદ્ધિ પ્રેરણા એવી પ્રાર્થના આપણે મહારાજના ચરણોમાં કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વં હરિં માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે કોણ ભગવાનના ભગત આવશે? આવો સરસ લ્યો, વાખા વાઘા યાદ કરાવવાનો આખે આખા. સરસ જનિલ ભગત છે, આજે એ ભગવાનના વાઘાના આપણને દર્શન કરાવશે. નાનકડા બાળ ભક્ત છે, તાળીઓથી પહેલા વધાવીએ. સરસ માઇક લઈ લ્યો જનિલ ભગત. જો આમ ઉપરથી આમ ચાલ્યો આવવાનો કન્ટિન્યુ નીચે સુધી, અને નીચેથી કા ઉપર જવાનું, બેમાંથી એક. ઓકે, બેસી જાઓ. આપણે બધા મનને સ્થિર કરી, આંખો બંધ કરી, મહારાજની મૂર્તિને હૃદયમાં ધારણ કરી, હવે જનિલ ભગત છે આપણને દર્શન કરાવશે. જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુ મહારાજ, સંતો અને સર્વે હરિભક્તો ને જય સ્વામિનારાયણ. આજે આપણા વાલા મહારાજે એક સિલ્વર મોર મુગુટ ધારણ કર્યું છે. મહારાજે જામો અને સુરવટ ધારણ કર્યું છે, જેમાં સિલ્વર કલરનું વર્ક છે. મહારાજે એક ફૂલ ડિઝાઇનવાળું ટોપિયું ધારણ કર્યું છે, અને એની નીચે એવા જ સેમ ટુ સેમ બે હાર ધારણ કર્યા છે. એની નીચે એક ત્રણ ગોલ્ડન કલરના મોતીની ત્રણ સરવાળો એક હાર ધારણ કર્યો છે. પછી મહારાજે હજી એક ફૂલનો હાર ધારણ કર્યો છે, જેમાં બેબી પિંક, ડાર્ક પિંક, વ્હાઇટ અને યલો કલરના ફૂલ છે. મહારાજે જમણા હાથમાં ગજરો ધારણ કર્યો છે, પિંક ફૂલ, અને એની માથે એક વ્હાઇટ ફૂલ રાખ્યું છે. મહારાજે એ હાથમાં એક પીળો રૂમાલ પણ પકડ્યો છે. મહારાજે પછી ડાબા હાથમાં પાંચ વિટ્ટી અને એક અભયચક્ર અને એક પોચી ધારણ કરી છે. પછી મહારાજે જામામાં એક મોતીની સર ધારણ કરી છે. પછી મહારાજે સુરવાળમાં નીચે ઝાંઝર ધારણ કર્યા છે, અને બે પગના અંગૂઠામાં વિટ્ટી ધારણ કરી છે. પછી મહારાજે તુલસી પત્ર પણ રાખ્યા છે. જય સ્વામિનારાયણ. વાહ, ખૂબ સરસ તાળીઓથી વધાવો નાનકડા ભગવાનના ભગત. એક હારે એમ એક હાહે બોલી ગયો. મહારાજે કાનમાં મયુરાકાર કુંડળ ધારણ કર્યા છે, અને એમની સાથે સાથે સુવર્ણના કુંડળ પણ ધારણ કર્યા છે, અને ડાબા હાથમાં મહારાજે પોચી ધારણ કરી છે. હે હા, હવે બરાબર મારે એટલું જ પૂછવું હતું કે કોઈને યાદ છે મહારાજે બે પોચી ધારણ કરી છે, સાથમાં લટકણિયાવાળા એ પોચી ધારણ કરી છે, એ બંને હાથમાં છે, અને ડાબા હાથમાં લાલ નંગ જડેલી, એવે ત્રણ નંગ જડેલી એક પોચી છે, અને હાથમાં આંગળીઓના વેઢ વીટી સાથે એ ધારણ કરેલું છે. સરસ, ખૂબ સરસ, કોંગ્રેચ્યુલેશન, બહુ સરસ. જો નાના નાના ભક્તો હવે યાદ રાખવા માંડ્યા. કાલે સંતો ત્યાં દર્શન કરતા હતા, તો બધાય ભક્તો એકદમ નજીક જઈને એવા નિરખી નિરખીને દર્શન કરે, ને પાછા એકબીજાને પૂછતા છે કે ઓલું શું કહેવાય, કે ઓલું શું કહેવાય, કે નહીં ને આપણો વારો આવશે તો પૂછી લે. તો એટલે આપણે ક્યારેક ક્યારેક રેન્ડમલી ચાલુ કરશું કે નહીં, કરવું જોઈએ કે? તો ક્યારેક ક્યારેક આમ તૈયારી રાખજો, ગમે ત્યારે ગમે અને એકાદાનો વારો આવી જાય એમ, એટલે એલર્ટ રહેવાય, બીજું કાંઈ નહીં. અને નહીંતર તો એમ થાય કે જે હાથ ઊંચો કરશે ને એનો જ વારો આવશે, એટલે આપણો વારો આવશે નહીં, એટલે આપણે કાંઈ દર્શન એવા નિરખીને કરવાની જરૂર નહીં. કાલે એક ભગવાનના ભગત બહુ સરસ વાત કરતા હતા કે સ્વામી આ દર્શનનું થયું ને તો ત્રણ ચાર દિવસથી માનસી પૂજા સુધરી ગઈ. કે માનસી પૂજામાં આ દર્શન યાદ રાખીએ છીએ, તો જનરલી પહેલાં આપણે દર્શન કરતા હોય, પણ માનસી પૂજામાં બેસીએ એટલે આવો પ્રેક્ટિસને અભ્યાસ ન હોય, તો આમ યાદ કરવો પડે કે આજે કયા વાઘા ધરાવ્યા હતા. આપણે ભૂલી ગયા હોય, દર્શન કર્યા હોય તો એ ભૂલાઈ ગયા હોય, પણ આ કર્યું એટલે યાદ રહી જાય, અને વળી પાછું રિપીટ થઈ જાય તો દર્શન માનસી પૂજામાં પણ યાદ આવે છે, અને બહુ સહજતાથી મહારાજમાં માનસી પૂજામાં મન રહે છે. એટલે વધારે ને વધારે આપણે અભ્યાસ કરતા રહીએ એટલી પ્રાર્થના સાથે. જય સ્વામિનારાયણ. મારા વાલા જે સો વાલ પદીસે રે, તેનો સંગ સીધા